श्री ब्रह्म पुराण अध्याय 89 धर्मनो महिमा अने अधर्मनी गतिनु निरूपण तथा अन्नदाननु महात्म्य मनीओए कह्युं। भगवान आप सगळा धर्मोना ज्ञाता तथा सर्वशास्त्रोना ज्ञानमां निपुण छो, कृपा करीने अमने जणावो के पिता माता पुत्र गुरु ज्ञातिजनो संबंधी अने मित्रो आ बधामांथी मरनार प्राणीनु विशेष सहायक कोण थाय छे। व्यासजी बोल्या, विप्रवरो, प्राणी एकलो ज जन्म ले छे, एकलो ज मरे छे, एकलो ज दुर्गम संकटोने पार करे छे ने एकलो ज दुर्गतिमां पड़े छे। पिता माता भाई पुत्र गुरु ज्ञातिजनो संबंधी तथा मित्रों आ बधामांथी कोई पण मरनारने सहाय करतुं नथी। घरना लोको मृत व्यक्तिना शरीरने लाकड़ू के माटीना रोड़ानी जेम तेजी दे छे अने घड़ी बे घड़ी रड़ीने एनाथी मोढ़ू फेरवी ले छे। એ બધા તો ત્યજી દે છે, પરંતુ ધર્મ એનો ત્યાગ કરતો નથી। ધર્મ એકલો જ જીવની સાથે જાય છે, તેથી ધર્મ જ સાચો સહાયક છે। માટે મનુષ્ય સદા ધર્મનું સેવન કરવું જોઈએ। ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે અધર્મી વ્યક્તિ નરકમાં પડે છે। તેથી વિદ્વાન પુરુષે પાપથી પ્રાપ્ત થનારા ધનમાં અનુરાગ રાખવો ન જોઈએ। એકમાત્ર ધર્મ જ મનુષ્યનો સહાયક છે। ઘણા શાસ્ત્રોના જ્ઞાતા મનુષ્ય પણ લોભ મોહ દૃણા અને ભયથી મોહિત થઈને બીજાના માટે ન કરવા જેવું કાર્ય પણ કરી નાખે છે। ધર્મ અર્થ અને કામ ત્રણેય આ જીવનમાં ફળ છે, જીવનના ફળ છે। આ ધર્મનો ત્યાગ કરીને આ ત્રણેયની પ્રાપ્તિ કરવી જોઈએ। એકહ પ્રસૂયતે વિપ્રા એક એવ હિ નશ્યતિ એક સ્તરસ્તરસ પ્રતિ દુર્ગાણી ગચ્છત એક કસ્તુ દુર્ગતિમ અસહાય પિતા માતા તથા ભ્રાતા સુતો ગુરુહુ જ્ઞાતિ સંબંધી વર્ગસ્વ મિત્ર વર્ગસ્થ તથેવ ચ મૃતમ શરીરમ ઉત્સૃજ્ય કાષ્ટલ કાષ્ટલોષ્ટ સમમ જનાહ મુહૂર્તમિવ રોદિત્વા તતો યાંતિ પરા અમુખા તેસ્તચ્છ શરીરમ ઉત્સૃષ્ટમ ધર્મ એકો અનુગચ્છતિ તસ્માદ ધર્મ સહાયસ્વ સેવિતવ્ય સદા નૃભિઃ પ્રાણી ધર્મ સમાયુક્તો ગચ્છેત સ્વર્ગગતિમ પરામ તથેવ આ ધર્મ સંયુક્તો નરકમ ચોપપદ્યતે તસ્માત પાપ ગતેરથે નાર્થુ નાર નુરજ્યેત પંડિતઃ ધર્મ એકો મનુષ્યાણામ સહાયઃ પરિકીર્તિતઃ લોભાન મોહાદ અનુક્રોશાદ ભયાદ વાત બહુશ્રુતઃ નરઃ કરોત્યકારાણિ પરાર્થે લોભ મોહિતઃ ધર્માસ્વ અર્થાશ્વ કામાશ્વ ત્રિતયમ જીવતઃ ફલમ એ તત ત્રયમ વાપ્ત વ્યધર્મ પરિવર્જિતમ 217માં અધ્યાયના 4-11 શ્લોક સંખ્યા હતી। મુનિઓએ કહ્યું, ભગવાન આપની આ ધર્મયુક્ત વાત જે પરમ કલ્યાણનું સાધન છે અમે સાંભળી। હવે અમારે જાણવું છે કે આ શરીરના તત્વો ક્યાં ક્યાં છે। મનુષ્યનું મૃત શરીર તો સ્થૂળમાંથી સૂક્ષ્મ અવ્યક્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે, એ નેત્રોનો વિષય તો રહેતું નથી, તો પછી ધર્મ તેની સાથે કઈ રીતે જાય છે। વ્યાસજી બોલ્યા, પૃથ્વી વાયુ આકાશ જળ તેજ મન બુદ્ધિ અને આત્મા આ બધા સદા સાથે રહીને ધર્મ પર દ્રષ્ટિ રાખે છે। તેઓ સમસ્ત પ્રાણીઓના શુભાશુભ કર્મોના નિરંતર સાક્ષી હોય છે, એમની સાથે ધર્મ જીવનું અનુસરણ કરે છે। જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે ત્વચા હાડકા માંસ વીર્ય અને રક્ત પણ શરીરને છોડી દે છે। તે સમયે ધર્મ સાથે યુક્ત હોવાથી જ આ લોક અને પરલોકમાં જીવ સુખ અને અભ્યુદયને પ્રાપ્ત થાય છે। મુનિઓએ પૂછ્યું, ભગવાન આપે સારી પેઠે સમજાવી દીધું કે ધર્મ કઈ રીતે જીવનું અનુસરણ કરે છે। હવે અમે જાણવા ઈચ્છીએ છીએ કે શરીરના કારણભૂત વીર્યની ઉત્પત્તિ કઈ રીતે થાય છે। વ્યાસજીએ કહ્યું, દ્વિજવરો શરીરમાં સ્થિતિ જે શરીરમાં સ્થિત જે પૃથ્વી વાયુ આકાશ જળ તેજ અને મનના અધિષ્ઠાતા દેવતાઓ છે તેઓ જ્યારે અન્ન ગ્રહણ કરે છે અને એનાથી મન સહિત પૃથ્વી વગેરે પાંચે ભૂત તૃપ્ત થાય છે ત્યારે તે અન્નથી શુદ્ધ વીર્ય બને છે એ વીર્યમાં કર્મ પ્રેરિત જીવ આવીને નિવાસ કરે છે પછી સ્ત્રીઓના રજમાં ભળીને સમય અનુસાર જન્મ ગ્રહણ કરે છે પુણ્યાત્મા પ્રાણી આ લોકમાં જન્મ લઈને જન્મકાળથી જ પુણ્ય કર્મનો ઉપભોગ કરે છે એ ધર્મના ફળનો આશ્રય લે છે મનુષ્ય જો જન્મથી જ ધર્મનું સેવન કરે છે તો સદા સુખનો ભાગી થાય છે જો ક્યારેક ધર્મનું ને ક્યારેક અધર્મનું સેવન કરે છે તો તે સુખ અને સુખ પછી દુઃખ પણ પામે છે પાપયુક્ત મનુષ્ય યમલોકમાં ગયા પછી મોટું કષ્ટ વેઠ્યા બાદ પુનઃ ત્રિયોનિમાં જન્મ લે છે મોહયુક્ત જીવ જે જે કર્મથી જે જે યોનિમાં જન્મ લે છે તે કહું છું સાંભળો પારકી સ્ત્રી સાથે સંભોગ કરવાથી મનુષ્ય પ્રથમ તો વરુ થાય છે પછી ક્રમશઃ કૂતરો શિયાળ ગીધ સાપ કાગડો અને બગલો થાય છે જે પાપાત્મા કામથી મોહિત થઈને પોતાની ભાભી સાથે બળાત્કાર કરે છે તે એક વર્ષ સુધી નર કોકિલ થાય છે મિત્ર ગુરુ તથા રાજાની પત્ની સાથે સમાગમ કરવાથી કામાત્મા પુરુષ બીજા જન્મમાં સુંવર થાય છે પાંચ વર્ષ સુંવર રહીને મૃત્યુ પછી દસ વર્ષ સુધી બગલો થાય છે પછી ત્રણ મહિના કીડી અને એક મહિનો કીટ યોનિમાં જન્મ લે કીટ યોનિમાં જાય છે આ બધી યોનિઓમાં જન્મ લીધા પછી એ ફરી કૃમિ યોનિમાં ઉત્પન્ન થાય છે અને ચૌદ મહિના સુધી જીવિત રહે છે આ પ્રમાણે પોતાના પૂર્વ પાપોનો ક્ષય કર્યા બાદ તે ફરી મનુષ્ય યોનિમાં જન્મ લે છે જે મનુષ્ય એકને કન્યા આપવાની પ્રતિજ્ઞા કરીને પછી બીજાને આપે છે તે મૃત્યુ પછી કીડીની યોનિમાં જન્મ છે તે યોનિમાં એ તેર વર્ષ જીવે છે પછી કર્મ સમાપ્ત થયા તે પછી કર્મ સમાપ્ત થતા તે મનુષ્ય થાય છે જે દેવ કાર્ય અથવા પિતૃ કાર્ય નહીં કરીને દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કર્યા વિના જ મરી જાય છે તે કાગડો થાય છે સો વર્ષ સુધી કાગડાની યોનિમાં રહ્યા પછી તે મરઘો થાય છે ત્યાર પછી એક માસ સર્પ યોનિમાં નિવાસ કરે છે પછી તે મનુષ્ય થાય છે જે પિતા તુલ્ય મોટા ભાઈનું અપમાન કરે છે તે મૃત્યુ પછી ક્રોંચ યોનિમાં જન્મ લે છે અને દસ વર્ષ જીવન ધારણ કરે છે પછી તે મનુષ્ય થાય છે શુદ્ર જાતિનો પુરુષ બ્રાહ્મણ સ્ત્રી સાથે સમાગમ કરીને કીડીની યોનિમાં જન્મ લે છે પછી તે સુંવર થાય છે સુંવરની યોનિમાં જન્મ લેતા જ રોગથી તેનું મૃત્યુ થઈ જાય છે પછી તે કૂતરાની યોનિમાં જાય છે ત્યાર પછી તેને માનવ શરીર પ્રાપ્ત થાય છે માનવ યોનિમાં સંતાન ઉત્પન્ન કર્યા પછી તે મૃત્યુ પામે છે અને ઉંદર થાય છે કૃતજ્ઞ જીવ જ્યારે મૃત્યુ પછી યમરાજ પાસે જાય છે ત્યારે યમદૂતો તેને બાંધીને ભયંકર દંડ આપે છે તેના કારણે તેને બહુ વેદના થાય છે દંડ મુદગર શૂલ ભયંકર અગ્નિદંડ અસિપત્ર વન તપ્ત વાલુકા તથા કુટસાલમલી વગેરે ઘોર યાતનાઓનો અનુભવ કરીને સંસાર ચક્રમાં આવે છે અને કીટાણુની યોનિમાં જન્મ લે છે પંદર વર્ષ સુધી કીટ યોનિમાં રહ્યા પછી માનવ ગર્ભમાં આવીને તે ત્યાં જન્મ લેતા પહેલા જ મરી જાય છે આ પ્રમાણે સેંકડો વાર ગર્ભમાં મૃત્યુનું કષ્ટ ભોગવીને અનેક વાર સંસાર બંધનમાં પડે છે ત્યાર પછી તે પશુ યોનિમાં ત્યાર પછી તે પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લે છે એમાં અનેક પ્રકારના કષ્ટ ભોગવીને અંતમાં તે કાચબો થાય છે દહીંની ચોરી કરવાથી મનુષ્ય બગલો અને દેડકો થાય છે ફળ મૂળ અને પૌવાની ચોરી કરવાથી તે કીડી થાય છે જળની ચોરી કરવાથી કાકડો અને કાંસાની ચોરી કરવાથી હારિત એટલે હારિયલ પક્ષી થાય છે ચાંદીના વાસણની ચોરી કરનાર કબૂતર થાય છે અને સોનાના પાત્રની ચોરી કરવાથી કૃમિ યોનિમાં જન્મ થાય છે સાડીની ચોરી કરનાર મનુષ્ય મૃત્યુ પછી હંસ થાય છે સુતરા વસ્ત્ર ચોરનાર મૃત્યુ પછી કોંજ પક્ષી થાય છે શણના વસ્ત્ર ઉની વસ્ત્ર અને રેશમી વસ્ત્ર ચોરનાર મનુષ્ય સસલું થાય છે ચૂર્ણની ચોરી કરનાર બીજા જન્મમાં મોર થાય છે અંગરાગ અને સુગંધની ચોરી કરનાર છછુંદર થાય છે। તે યોનિમાં 15 વર્ષ રહ્યા પછી જ્યારે પાપનો ક્ષય થઈ જાય છે ત્યારે તે મનુષ્ય યોનિમાં જન્મ લે છે। જે મનુષ્ય દૂધની ચોરી કરે છે તે બગલો થાય છે। જે મનુષ્ય પોતાના શસ્ત્ર વડે નિશસ્ત્ર વ્યક્તિની હત્યા કરે છે તે મૃત્યુ પછી ગધેડો થાય છે। ગધેડાની યોનિમાં 2 વર્ષ જીવિત રહ્યા પછી તે શસ્ત્ર દ્વારા મરાઈ જાય છે। પછી મૃગની યોનિમાં જન્મ લઈને સદા ઉદ્વિગ્ન રહે છે। મૃગ યોનિમાંથી એ 1 વર્ષ પછી બાણથી મૃત્યુ પામે છે અને પછી તે માછલી થાય છે। ત્યાં કોઈ જાળમાં ફસાઈને મૃત્યુ પામે છે। પછી એ કૂતરાની યોનિમાં આવે છે। 10 વર્ષ કૂતરો રહ્યા પછી 5 વર્ષ વાઘ બને છે। પછી પાપનો ક્ષય થતા એ મનુષ્ય યોનિમાં જન્મ લે છે, મનુષ્ય યોનિમાં જન્મે છે। જે મનુષ્ય અન્નની ચોરી કરે છે તે ઉંદર થાય છે। તેનો રંગ નોળિયા જેવો ભૂરો હોય છે। એ પાપાત્મા દરરોજ મનુષ્યને ડસે છે। ઘીની ચોરી કરનાર મનુષ્ય બીજા જન્મમાં કાગડો અને પછી બગલો થાય છે। મીઠું ચોરનાર ચિરકાક નામનું પક્ષી થાય છે, જે થાપણ તરીકે મૂકેલી વસ્તુને છીનવી લે છે। તે મૃત્યુ પછી માછલીની યોનિમાં જન્મ લે છે, પછી મનુષ્ય થાય છે। માનવ યોનિમાં પણ એનું આયુષ્ય બહુ ઓછું હોય છે। બ્રાહ્મણો, મનુષ્ય પાપ કરીને તિર્યક યોનિમાં જાય છે, જ્યાં એનું ધર્મનું જ્યાં એને ધર્મનું કોઈ જ્ઞાન હોતું નથી। જે મનુષ્યો પાપ કરીને વ્રતો દ્વારા એનું પ્રાશ્ચિત કરે છે તેઓ સુખ અને દુઃખ બંનેમાં યુક્ત રહે છે। લોભ મોહયુક્ત પાપાચારી મનુષ્યો અવશ્ય મલેચ્છીઓનીમાં જન્મ લે છે। જેઓ જન્મથી જ પાપનો પરિત્યાગ કરે છે તેઓ નિરોગી રૂપાળા અને ધનવાન થાય છે। સ્ત્રીઓ પણ ઉપર જણાવ્યા અનુસાર કર્મ કરવાથી પાપની ભાગી બને છે અને પાપયોનીમાં પડેલા પૂર્વોક્ત પાપીઓની જ પત્ની થાય છે। દ્વિજવરો, ચોરીના મોટા ભાગના બધા દોષ જણાવી દીધા, છતાં અહીં જે કહેવામાં આવ્યું છે તે બધું સંક્ષિપ્તમાં છે। ફરી ક્યારેક કથા વાર્તાનો પ્રસંગ ઉપસ્થિત થતા તમે સૌ આ વિષયને વિસ્તારથી સાંભળી શકો છો। પૂર્વકાળમાં દેવર્ષિઓની સભામાં એમના પ્રશ્ન અનુસાર બ્રહ્માજીએ જે કાંઈ કહ્યું હતું એ બધું મેં તમને જણાવી દીધું। હવે આ બધી વાતો સાંભળીને તમે ધર્મના અનુષ્ઠાનમાં મન પોરવો। મુનિઓ બોલ્યા, બ્રહ્મન, આપે અધર્મની ગતિનું નિરૂપણ કર્યું, હવે અમારી ઈચ્છા ધર્મની ગતિ વિશે સાંભળવાની છે કે આ કર્મના અનુષ્ઠાનથી મનુષ્યની સદગતિ થાય છે। વ્યાસજીએ કહ્યું, બ્રાહ્મણો, જેઓ મોહવશ અધર્મનું અનુષ્ઠાન કરી લીધા પછી ફરી એના માટે ખરા હૃદયે પશ્ચાતાપ કરીને મનને એકાગ્ર રાખે છે તેઓ પાપનું સેવન કરતા નથી। જેમ જેમ મનુષ્યનું મન પાપ કર્મની નિંદા કરે છે તેમ તેમ તે અધર્મથી દૂર થતો જાય છે। જો ધર્મવાદી બ્રાહ્મણોની સામે પોતાનું પાપ ઉજાગર કરી દેવામાં આવે તો એ મનુષ્ય પાપજન્ય અપરાધથી શીઘ્ર મુક્ત થઈ જાય છે। મનુષ્ય જેમ જેમ પોતાના અધર્મની વાત વારંવાર પ્રગટ કરે છે તેમ તેમ એકાગ્રચિત થઈને અધર્મને છોડતો જાય છે। મોહાદ ધર્મમ યહ કૃત્વા પુનઃ સમન ઉત્પયતે મન સમાધિ સંયુક્તો નસસેવતે દુષ્કૃતમ યથા યથા મનસ્તસ્ય દુષ્કૃતમ કર્મ ગૃહતે તથા તથા શરીરમ તુ તેનાર તેના ધર્મેણ મુચ્યતે યદી વિપ્રા કથ્યતે વિપ્રાણામ ધર્મા વાદિનામ તતો અધર્મ કૃતા તિક્ષ પ્રમ અપરાધા ત પ્રમુચ્યતે યથા યથા નરહ સમ્યગ ધર્મ અનુભાષતે સમાહિતેન મનસા વિમુચ્યતિ તથા તથા 218મા અધ્યાયના 4-7 શ્લોક સંખ્યા। જેમ સાપ કાતરીનો ત્યાગ કરે છે તે જ પ્રમાણે એ પહેલાના અનુભવેલા પાપનો ત્યાગ કરે છે। એકાગ્ર ચિત્ત થઈને બ્રાહ્મણને વિવિધ પ્રકારના દાન આપે જે મનને ધ્યાનમાં પોરવે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે। બ્રાહ્મણો, હવે હું દાનનું ફળ કહું છું। બધા દાનોમાં અન્નદાન શ્રેષ્ઠ છે। ધર્મની ઈચ્છા રાખનાર મનુષ્ય બધા પ્રકારના અન્નનું સરળતાપૂર્વક દાન કરવું જોઈએ। અન્ન જ મનુષ્યનું જીવન છે, એનાથી જ જીવ જંતુઓની ઉત્પત્તિ થાય છે, અન્નમાં જ સમસ્ત લોક પ્રતિષ્ઠિત છે, તેથી અન્નને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે। દેવતા ઋષિ પિતર અને મનુષ્ય અન્નની જ પ્રશંસા કરે છે, કેમ કે અન્નદાનથી મનુષ્ય સ્વર્ગ લોકને પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય શીલ બ્રાહ્મણોને માટે ન્યાયથી પ્રાપ્ત ઉત્તમ અન્નનું પ્રસન્ન ચિત્તે દાન કરવું જોઈએ. જેના પ્રસન્ન ચિત્તે આપેલા અન્નનું 10 બ્રાહ્મણો ભોજન કરી લે છે, એ કદી પશુ પક્ષી વગેરેની યોનિમાં જતો નથી. સદા પાપોમાં સંલગ્ન રહેનાર મનુષ્ય પણ જો 10,000 બ્રાહ્મણોને ભોજન કરાવી દે તો એ અધર્મથી મુક્ત થઈ જાય છે. વેદોનું અધ્યયન કરનાર બ્રાહ્મણ ભિક્ષાથી અન્ન લાવીને જો કોઈ સ્વાધ્યાયરત બ્રાહ્મણને દાન કરી દે તો તે સંસારમાં સુખ અને સમૃદ્ધિનો ભાગી થાય છે. જે ક્ષત્રિય બ્રાહ્મણના ધનને હાનિ ન પહોંચાડતા ન્યાયયુક્ત પ્રજાનું પાલન કરતો રહીને અન્નનું ઉપાર્જન કરે છે અને અન્નનું ક્ષત્રિય બ્રાહ્મણોને દાન આપે છે તે ધર્માત્મા છે, અને તે પુણ્યરૂપી જળથી પોતાના પાપરૂપી કીચડને ધોઈ નાખે છે. પોતાના દ્વારા ઉપાર્જિત ખેતીના અન્નનો 6ઠો ભાગ રાજાને આપ્યા બાદ જે શેષ શુદ્ધ ભાગ બચી જાય છે તે અન્નનું જો વેશ્ય બ્રાહ્મણને દાન કરે તો તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે શુદ્ર પ્રાણોને સંશયમાં નાખીને અને વિવિધ પ્રકારની મુશ્કેલીઓને સહીને પણ પોતાના દ્વારા ઉપાર્જિત શુદ્ધ અન્નનું બ્રાહ્મણોને દાન કરે છે તે પણ પાપોથી છુટકારો મેળવી લે છે. જે કોઈ પણ મનુષ્ય શ્રેષ્ઠ વેદવેતા બ્રાહ્મણને હર્ષપૂર્વક ન્યાયથી મેળવેલા અન્નનું દાન કરે છે તેના પાપો નિવૃત્ત થઈ જાય છે. સંસારમાં અન્ન બળની વૃદ્ધિ કરનારું છે, જેનું તેનું દાન કરવાથી મનુષ્ય બળવાન થાય છે. સત્પુરુષોના માર્ગ પર ચાલવાથી બધા પાપ દૂર થઈ જાય છે. દાનવેતા પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે અને જે માર્ગ પર મનીષી પુરુષો ચાલે છે તે જ અન્નદાતાઓનો પણ માર્ગ છે. તેમના થકી જ સનાતન ધર્મ છે. મનુષ્ય બધી અવસ્થાઓમાં ન્યાયોપાર્જિત અન્નનું દાન કરવું જોઈએ, કેમ કે અન્ન સર્વોત્તમ ગતિ છે. અન્નદાનથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ લોકમાં તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી પણ એ સુખનો ભાગી થાય છે. અન્નસ્ય હિ પ્રદાનેન નરો યાતિ પરામ ગતિમ સર્વકામ સમાયુક્તઃ પ્રેત્યે ચાપ્સ્યન્નુતે સુખમ. 218માં અધ્યાયનો 26-27 શ્લોક સંખ્યા. આ પ્રમાણે પુણ્યવાન મનુષ્ય પાપોથી મુક્ત થાય છે, તેથી ન્યાયોચિત મેળવેલા અન્નનું દાન કરવું જોઈએ. જે ગૃહસ્થ સદા પ્રાણાગ્નિ હોત્રપૂર્વક અન્ન ભોજન કરે છે તે અન્નદાનથી દરેક દિવસને સફળ બનાવે છે. જે મનુષ્ય વેદ, ન્યાય, ધર્મ અને ઇતિહાસના જ્ઞાતા એવા 100 વિદ્વાનોને દરરોજ ભોજન કરાવે છે એ કદી નરકમાં જતો નથી અને એ સંસાર બંધનમાં પણ પડતો નથી, બલકે એ સગળી કામનાઓથી તૃપ્ત થઈને મૃત્યુ પછી સુખનો ભાગી થાય છે. આ પ્રમાણે પુણ્ય કર્મથી યુક્ત મનુષ્ય નિશ્ચિંત થઈને આનંદનો ભાગી થાય છે. એને રૂપ, કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ, આ પ્રમાણે મેં તમને અન્નદાનનું મહાન ફળ શું છે તે કહ્યું છે. બધા ધર્મો અને દાનોનું આ મૂળ છે. અધ્યાય 89 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.